બહારનો શોર બહુ છે, લોકોના મત, સરખામણીઓ, નકારાત્મક વાતો અને સતત દોડ. પણ એક ક્ષણ સ્તંભો, જ્યારે તમે બહારનો શોર ઓછો કરો છો ત્યારે અંદરનો અવાજ સ્પષ્ટ થવા લાગે છે. એ અંદરનો અવાજ તમને કહે છે, તમે કોણ છો, તમને શું કરવું છે, તમને શું નથી કરવું. બહારનો શોર તમને ગૂંચવે છે અને અંદરનો અવાજ તમને માર્ગ બતાવે છે. દરરોજ થોડો સમય મૌન રાખો, મોબાઈલથી દૂર રહો અને મન સાથે જોડાઓ. મિત્રો, યાદ રાખીએ, સાચા નિર્ણય શાંતિમાં જ જન્મે છે અને સફળતા પોતાને સાંભળવાથી જ શરૂ થાય છે. આજે એક કામ કરીએ, બહારનો શોર ઓછો કરીએ અને અંદરનો અવાજ સાંભળીએ.